श्रीमद् देवी भागवत अध्याय चार। देवी भागवतना महात्म्य प्रसंग में मुनिना श्राप थी रेवती नक्षत्र नु पतन, पर्वत माथी रेवती नामनी कन्या नु प्रगट थव, प्रमुच ऋषि द्वारा तेनु पालन अने राजा दुर्दम साथे तेनु लग्न तथा रेवती नक्षत्र ने पुनः स्थापित करवानी कथा। सुतजी कहे छे, आ प्रकारनी अत्यंत अद्भुत दिव्य कथा सांभळवा छता अगस्त्यजीनी इच्छा पूरी न थई, तेथी नम्रतापूर्वक तेमणे कार्तिक स्वामीने कह्युं। अगस्त्यजीए कह्युं, आप देवसेनाना अध्यक्ष छो, मैं आपना मुख कमळथी आ अलौकिक कथा सांभळी, हवे आप श्रीमद देवी भागवतनु बीजू महात्म्य संभळाववानी कृपा करो। कार्तिक स्वामी कहे छे, हे मित्रावरुण थी प्रगट थनारा मुनि, हवे हूँ ते कथा कहूँ छू, सांभळो। जेना एक अंश में भागवत नो महिमा कहेवामां आव्यो होय, धर्मनु विस्तार थी वर्णन होय, अने गायत्री नो प्रसंग आरंभ करीने तेना महत्व साथे दर्शाववामां आव्यो होय, तेने भागवत कहे छे। भगवती जगदंबिकानो आ कथाथी संबंध छे, तेथी आ देवी भागवत कहवाय छे। ब्रह्मा विष्णु अने शंकर भगवान सहित बधा देवताओ ते भगवती जगदंबिकानी आराधना करे छे। ऋत्वाक नामना एक मुनि हता, तेओ असाधारण बुद्धिमान हता, तेमने त्या उचित समये पुत्रनो जन्म थयो, ते निमित्ते उत्सव करवामां आव्यो। आ पुत्रनो जन्म रेवती नक्षत्रना चौथा चरणमां एटले गंडातमां थयो हतो। मुनिए ते पुत्रना जातकर्म वगैरे संस्कार शास्त्रोक्त विधि प्रमाणे कराव्या, परंतु महात्मा ऋत्वाक ने त्या ज्यारथी आ पुत्रनो जन्म थयो त्यारथी तेओ बीमारी अने शोकथी चिंतित रहेवा लाग्या। क्रोध अने लोभ पण सदा तेमनामां निवास करता हता। पुत्रनी मातानी पण एवी ज स्थिति थई, ते पण हमेशा बीमार रहती होवाथी चिंता ने उदासीनता में घेरायेली रहती हती। तेमनो पुत्र पण उद्धवत एटले निरंकुश थई गयो, त्यारे मुनि अत्यंत चिंतित थई विचार करवा लाग्या के एवं क्यों कारण छे जेने लीधे मारो पुत्र महान दुष्ट थई गयो। तेज समय में आ मुनिनो अधम पुत्र कोई ऋषिनी पत्नी ने बड़जबरी थी उठावी लाव्यो हतो। ते एटलो महामूर्ख हतो के माता पिता नी शिखामण पर बिल्कुल ध्यान आपतो न हतो। त्यारे ऋत्वाक मुनि अत्यंत दुखी थई कहवा लाग्या, मनुष्य ने दुराचारी पुत्र होवा करता पुत्र न होय ए वधारे सारू, कारण के दुष्ट पुत्र पुत्रोने स्वर्गमांथी नरकमां धकेली दे छे, ते जीवन पर्यंत तेना पिता ने दुख ज आपे छे। कुपुत्र ने पापी संतान थी पिता क्यारे सुखी थई शकतो नथी, आवा अधम पुत्र जन्म ने धिक्कार छे। आवा पुत्र थी नथी मित्रोनु हित थतुं के नथी शत्रुओनु अहित। जगतना ते पुरुष भाग्यशाळी छे जेमने घेर सुपुत्र होवानो सुयोग प्राप्त थयो होय। सदाचारी पुत्र माता पिता ने सुखी बनावे छे अने अन्य लोको पर उपकार करे छे। दुराचारी पुत्र थी कुळनो नाश थाय छे, जगत में अपकीर्ति थाय छे, आ लोक अने परलोक में दुख सहवा पड़े छे अने अंत में नरक नी यातना भोगवी पड़े छे। कुपुत्र थी कुळ नाश पामे छे, दुष्ट पत्नी मळवाथी जन्म व्यर्थ बनी जाय छे, उत्तम भोजन न मळवाथी दिवस व्यर्थ जाय छे अने कुमुत्र मळवाथी सुखनी आशा नाश पामे छे। स्कंदजी कहे छे, आ प्रमाणे दुष्ट पुत्रना व्यवहारथी दुखी थईने ऋत्वाक मुनि श्री गर्गजी पासे गया अने तेमने पूछ्युं। ऋत्वाक मुनि बोलिया, हे भगवान, आप ज्योतिष शास्त्रना आचार्य छो, मारो पुत्र दुराचारी केम थयो ते हूँ आपने पूछवा मागु छू, आप तेनु कारण बतावानी कृपा करो। મેં ગુરુની આદર ભાવે સેવા કરીને વેદોનું અધ્યયન કર્યું છે. બ્રહ્મચર્યનું પાલન કરીને ઉચિત સમયે લગ્ન વિધિ સંપન્ન કરી સ્ત્રી સાથે રહીને હંમેશા હું ગૃહસ્થ ધર્મનું પાલન કરું છું. મેં સારી રીતે પંચયજ્ઞની ક્રિયા પણ કરી. હે વિપ્રવર, મને હંમેશા નરકનો ભય સતાવતો હોવાથી મેં કામ સુખની ઈચ્છા કર્યા વિના શાસ્ત્રની આજ્ઞા અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે ગર્ભાધાન કર્યું. હે મુનિ, છતાં પણ માતા અથવા પિતા કોના દોષને કારણે અમને આવો દુરાચારી પુત્ર પ્રાપ્ત થયો? આ દુઃખદાયી પુત્ર પરિવારમાં અશાંતિ ફેલાવી રહ્યો છે. ઋતવાક મુનિની આ વાત સાંભળીને જ્યોતિષ શાસ્ત્રના પારંગત મુનિવર ગર્ગજીએ બધા કારણો પર વિચાર કરીને કહ્યું. ગર્ગજી બોલ્યા, હે મુનિ, તમારો પુત્ર દુરાચારી થવામાં ન તો તમે કારણ છો કે ન માતા અને ન કુળ કારણ છે, પરંતુ રેવતી નક્ષત્રના અંતિમ ચોથા ચરણ ગંડાંતમાં તેનો જન્મ થયો છે તે જ કારણ છે. હે મુનિ, અશુભ સમયમાં પુત્ર જન્મ થવાથી તમને દુઃખી કરવાનો તેનો સ્વભાવ બની ગયો છે, બીજું કોઈ પણ કારણ નથી. હે મુનિવર, આ દુઃખને દૂર કરવા માટે તમે ભગવતી દુર્ગાની આરાધના કરો. સંકલ્પપૂર્વક દેવીનું ભક્તિભાવથી પૂજન થશે તો તે દેવી બધા જ વિઘ્નોનો નાશ કરી દેશે. ગર્ગજીની વાત સાંભળીને ઋત્વાક મુનિ ક્રોધથી મૂર્છિત થઈ ગયા. તેમણે રેવતીને શ્રાપ આપ્યો કે તે આકાશમાંથી નીચે પડી જાય. તે સમયે નક્ષત્ર મંડળ ચમકી રહ્યું હતું, તે તરફ બધાની નજર હતી. તે જ વખતે મુનિના શ્રાપથી રેવતી આકાશમાંથી તૂટીને કુમુદગીરી પર્વત પર આવીને પડી. રેવતીના પડવાથી તે પર્વત રેવતક નામથી ઓળખવામાં લાગ્યો. ત્યારથી તે પર્વતની શોભા ખૂબ વધી ગઈ. રેવતીને શ્રાપ આપ્યા પછી ઋત્વાક મુનિ ગર્ગજીના જણાવ્યા પ્રમાણે ભગવતી જગદંબિકાની આરાધના કરીને સુખ શાંતિ સાથે રહેવા લાગ્યા. સ્કંદજી કહે છે, રેવતી નક્ષત્રનું જે તેજ પર્વત પર પડ્યું તેમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. જગતમાં સર્વોત્તમ સુંદરી બનીને તે બીજા લક્ષ્મીજી જેવી શોભાયુક્ત બની. આ કન્યા પર પ્રમુચ ઋષિની દ્રષ્ટિ પડી. તેને જોઈને તે પ્રસન્ન થઈ ગયા અને તેનું નામ રેવતી રાખ્યું. મહર્ષિ પ્રમુચનો આશ્રમ કુમુદગીરી પર્વત પર હતો. તે કન્યાને તેઓ પોતાના આશ્રમ પર લઈ આવ્યા અને પોતાની પુત્રીની જેમ ધર્મભાવથી તેના પાલન પોષણની વ્યવસ્થા કરી. થોડા સમય પછી તે સુંદર કન્યા યુવતી સ્ત્રી બની ગઈ. ત્યારે તેને જોઈને તેના યોગ્ય પતિ કોણ હશે એવો વિચાર મુનિ કરવા લાગ્યા. ખૂબ શોધ કર્યા પછી પણ તે કન્યાને લાયક પતિ મેળવવામાં સફળતા ન મળી. ત્યારે તેઓ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની ઉપાસના કરવા લાગ્યા. અગ્નિદેવ પ્રસન્ન થયા અને કન્યાના પતિ માટે કહેવા લાગ્યા, હે મુનિ, હંમેશા ધર્મમાં તત્પર રહેનાર પરાક્રમી શૂરવીર પ્રિયભાષી તથા યુદ્ધમાં પાછા ન હટનાર રાજા દુર્દમ આ કન્યાના પતિ થશે. અગ્નિદેવની આ વાત સાંભળીને મુનિ અત્યંત પ્રસન્ન થયા. તે જ વખતે સંયોગવશ રાજા દુર્દમ શિકાર કરવાના બહાને પ્રમુચ ઋષિના આશ્રમ પર આવ્યા. તે ખૂબ જ બુદ્ધિમાન બળવાન અને શક્તિશાળી હતા. તેમના પિતાનું નામ વિક્રમશીલ હતું અને માતાનું નામ કાલિંદી હતું. પ્રિયવ્રતના વંશમાં તેઓ જન્મ્યા હતા. રાજા જ્યારે આશ્રમની અંદર ગયા ત્યારે તેમણે મુનિને ન જોયા, તેથી તેમણે રેવતીને બોલાવી અને પ્રિય સંબોધન કરીને પૂછવા લાગ્યા. રાજા દુર્દમે પૂછ્યું, પ્રિય મહાભાગ, મહર્ષિ આશ્રમમાંથી ક્યાં ગયા છે? હે કલ્યાણી, સાચે સાચું કહો, હું તેમના ચરણોના દર્શન કરવા ઈચ્છું છું. કન્યા બોલી, મહારાજ, મુનિવર હમણાં જ અહીંથી નીકળીને અગ્નિશાળામાં ગયા છે. કન્યાની વાત સાંભળીને રાજા દુર્દમ અગ્નિશાળાના દ્વાર પર પહોંચી ગયા. તે રાજવીના વેશમાં હતા. નમ્રતાથી તેઓ મુનિને વંદન કરી રહ્યા હતા. મુનિએ તેમને જોયા. રાજાએ મુનિને પ્રણામ કર્યા. મુનિ તેમના શિષ્યને કહેવા લાગ્યા, ગૌતમ, અર્ધ તૈયાર કરો. આ રાજા અર્ધ આપવા માટે અધિકારી છે, કારણ કે ઘણા દિવસ પછી તેઓ અહીં પધાર્યા છે. અને બીજી ખાસ વાત તો એ છે કે તે અમારા જમાય છે. આમ કહીને મુનિએ રાજાને અર્ધ પ્રદાન કર્યો અને રાજાએ તેનો સ્વીકાર પણ કર્યો. રાજા દુર્દમ અર્ધ ગ્રહણ કરીને આસન પર બેઠા. મુનિએ અનેક આશીર્વાદ આપ્યા, તેમને સંતુષ્ટ કર્યા અને પૂછ્યું, રાજન, તમારી સેના, ખજાનો, મિત્રમંડળ, પરિવાર, મંત્રીઓ, દેશ, નગર અને સ્વયં તમારા આત્મામાં કોઈ પ્રકારની અશાંતિ તો નથી ને? તમારી પત્નીને તો કુશળ પૂછવાની જ નથી, કારણ કે તે તો મારે ત્યાં જ રોકાય છે, તેથી મેં તેના સમાચાર પૂછ્યા નથી. અન્ય લોકોના કુશળ સમાચાર કહો. રાજાએ કહ્યું, ભગવાન, આપની કૃપાથી બધું કુશળ છે, પરંતુ હે ભૂદેવ, મને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે આપે મને જમાય કહ્યું તો મારી કઈ પત્ની આપને ત્યાં છે? ઋષિ બોલ્યા, રાજન, જે આ જગતમાં અદ્વિતીય સુંદરી છે તે રેવતી નામની તમારી પત્ની અહીં છે. તે કઈ રીતે તમારી પત્ની થઈ તે રહસ્ય તમે જાણતા નથી. રાજાએ કહ્યું, હે પ્રભુ, મારી સુભદ્રા વગેરે પત્નીઓ ઘેર છે તેમને હું જાણું છું, પરંતુ મુનિવર રેવતીના સંબંધમાં હું કશું જાણતો નથી. ઋષિએ કહ્યું, રાજન, તમે હમણાં જેને પ્રિય શબ્દથી સંબોધન કર્યું છે તે જ તમારી પ્રિય પત્ની છે. એક ક્ષણ પણ થયો નથી અને એટલામાં તમે તેને ભૂલી ગયા. રાજાએ કહ્યું, મુનિવર, આપ જે કહો છો તે બરાબર છે, પરંતુ મેં સહજ રીતે જ પ્રિય શબ્દ કહીને બોલાવી હતી, પરંતુ મારી કોઈ વિકારી ભાવના ન હતી. આપ મને ક્ષમા કરો. ઋષિ બોલ્યા, રાજન, તમારી વાત સાચી છે, તમારા મનમાં કોઈ ખરાબ વિચાર ન હતો, પરંતુ અગ્નિદેવની પ્રેરણાથી તમારે આવા શબ્દનું ઉચ્ચારણ કરવું પડ્યું. આ કન્યાનો પતિ કોણ હશે તે વાત હમણાં જ મેં અગ્નિદેવને પૂછી હતી. તેમણે કહ્યું, રાજા દુર્દમ આ કન્યાના પતિ થશે. આ વાતને કોઈ મિથ્યા કરી શકતું નથી. તેથી હે રાજન, હું આ કન્યાને તમારી સેવામાં સમર્પિત કરું છું, તેનો સ્વીકાર કરો. તમે તેને પ્રિય શબ્દથી જે સંબોધન કર્યું હતું તેથી હવે બીજો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન જ નથી. મુનિની વાત સાંભળીને રાજા મૌન રહ્યા અને મુનિ તેમના લગ્નની તૈયારી કરવા લાગ્યા. પાણીગ્રહણ સંસ્કાર કરવાના કાર્યમાં મુનિને વ્યસ્ત જોઈને કન્યાએ તેમને કહ્યું, હે પિતાશ્રી, કૃપા કરી આપ મારું લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરો, એ યોગ્ય થશે. ઋષિ બોલ્યા, હે પુત્રી, વિવાહ એટલે લગ્ન માટે અનેક નક્ષત્રો છે, તો રેવતીમાં જ લગ્ન શા માટે કરવું? રેવતી તો અત્યારે નક્ષત્ર મંડળમાં છે પણ નહીં. કન્યાએ કહ્યું, રેવતીને છોડીને બીજા નક્ષત્રમાં મારું લગ્ન કરવું યોગ્ય નહીં થાય, તેથી હું આપને વિનંતી કરું છું કે આપ મારું લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરવાની કૃપા કરો. ઋષિએ કહ્યું, પહેલાની વાત છે કે ઋત્વાક મુનિએ રેવતીને નક્ષત્ર મંડળથી નીચે પાડી દીધું હતું, હવે ત્યાં તેનું સ્થાન જ નથી, તો પછી તે જ નક્ષત્રમાં લગ્ન કરવા તું કેમ તારી પસંદગી બતાવી રહી છે? કન્યાએ કહ્યું, માત્ર ઋત્વાક મુનિએ જ તપ કર્યું છે? મન વાણી અને કર્મથી તેમના જેવી તપસ્યા કરવાની શું આપનામાં યોગ્યતા નથી? હે પિતાશ્રી, આપ તો જગતની રચના કરવા પણ સમર્થ છો, હું આપનું તપોબળ સારી રીતે જાણું છું, તેથી આપ રેવતીને નક્ષત્ર મંડળમાં ફરીથી સ્થાપિત કરીને મારા લગ્ન સંસ્કાર તે જ નક્ષત્રમાં કરવાની કૃપા કરો. ઋષિએ કહ્યું, પુત્રી, તારું કલ્યાણ થાવ. તું જે ઈચ્છે છે તે પ્રમાણે જ થશે. હું તારા માટે આજે જ રેવતી નક્ષત્રને સોમ માર્ગમાં સ્થાપિત કરીને તેમાં જ તારો લગ્ન વિધિ કરાવીશ. કાર્તિક સ્વામી કહે છે, હે અગસ્ત્ય, આ પ્રમાણે કહીને મુનિએ પોતાની તપસ્યાના પ્રભાવથી તે જ સમયે રેવતીને નક્ષત્ર મંડળમાં પહેલાની જેમ સ્થાપિત કરી દીધું અને પછી તે જ નક્ષત્રમાં વૈવાહિક વિધિ પ્રમાણે મુનિએ રાજા દુર્દમને તે રેવતી નામની કન્યા સાથે કન્યા સોંપી દીધી. લગ્ન થયા પછી મુનિએ રાજાને કહ્યું, હે વીર, તમારે શું જોઈએ છે? માગો, હું તમારી માગણી પૂરી કરવા ઉત્સુક છું. રાજાએ કહ્યું, મુનિવર, હું સ્વયંભૂ મનુનું સંતાન છું. આપની કૃપાથી મને મન્વંતરનો અધિષ્ઠાતા પુત્ર પ્રાપ્ત થાય એ જ ઈચ્છા છે. મુનિએ કહ્યું, રાજન, જો તમારી આવી ઈચ્છા છે તો ભગવતી જગદંબિકાની આરાધના કરો. તમને દેવી ભગવતીની કૃપાથી મન્વંતરનો સ્વામી બને તેવો પુત્ર અવશ્ય પ્રાપ્ત થશે. શ્રીમદ દેવી ભાગવત 5મું પુરાણ છે. તેની 5 આવૃત્તિઓ સાંભળવાથી તમે તમારા મનની અભિલાષા પ્રમાણે પુત્ર પ્રાપ્ત કરી શકશો. આ રેવતીના ગર્ભથી 5મો રૈવત નામનો મનુ થશે. તે વેદોનો પૂર્ણ જ્ઞાતા થશે. શાસ્ત્રોના તમામ રહસ્યને તે જાણનારો થશે. ધર્મમાં તેની પૂરી નિષ્ઠા હશે અને યુદ્ધમાં તેનો ક્યારેય પરાજય નહીં થાય. મુનિના આશીર્વાદ સાંભળીને રાજાએ તેમના ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કર્યા અને પત્નીને સાથે લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા. દુર્દમ રાજાએ તેમના પિતા અને પિતામહની રાજગાદી પર બેસીને રાજ્ય શાસનનો આરંભ કર્યો. તેઓ બુદ્ધિમાન અને ધર્માત્મા હતા. તેઓ પ્રજાની એ રીતે રક્ષા કરવા લાગ્યા જે રીતે માતા તેના ગર્ભસ્થ શિશુની રક્ષા કરે. એકવાર મહાત્મા લોમશજી રાજભવનમાં પધાર્યા. રાજાએ પ્રણામ કરી તેમનું સ્વાગત કર્યું અને હાથ જોડી તેમને કહેવા લાગ્યા. રાજાએ કહ્યું, હે મુનિવર, આપ સર્વ સમર્થ છો, મારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, તે માટે આપ મને શ્રીમદ દેવી ભાગવત નામનું પુરાણ સંભળાવવાની કૃપા કરો. રાજાની વાત સાંભળી લોમસજીને અત્યંત આનંદ થયો. તેમણે કહ્યું, હે રાજન, તમે ધન્ય છો, ત્યારે જ ત્રિલોક જનની ભગવતી દુર્ગા પ્રતિ તમારી આવી ભક્તિ જાગ્રત થઈ ગઈ છે. જે ભગવતી જગદંબિકાની દેવતા દૈત્યો અને મનુષ્ય આરાધના કરે છે તેમના પ્રતિ તમારી ભક્તિ દ્રઢ થઈ ગઈ છે, પછી તમારું કાર્ય સિદ્ધ થવામાં ક્યાં સંદેહ છે? તેથી હે રાજન, હું તમને શ્રીમદ દેવી ભાગવત પુરાણ અવશ્ય સંભળાવીશ. તેના શ્રવણ માત્રથી કોઈ પદાર્થ પ્રાપ્ત કરવો દુર્લભ નથી. હે બ્રાહ્મણ, આમ કહીને લોમસજીએ શુભ મુહૂર્તમાં કથાનો આરંભ કર્યો. રાજા દુર્દમ પત્ની સાથે બેસીને વિધિ પ્રમાણે કથાની 5 આવૃત્તિઓ સાંભળતા રહ્યા. કથાની પૂર્ણાહુતિના દિવસે ધર્માત્મા રાજાએ ખૂબ જ પ્રસન્નતાથી પુરાણની અને વક્તા મુનિની પૂજા કરી. નરવાણ મંત્રથી હવન કર્યું. કુમારિકાઓને ભોજન કરાવ્યું. રાજાએ પત્ની સાથે બ્રહ્મ ભોજનમાં ભાગ લીધો અને બધાને દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. થોડો સમય વ્યતીત થયા પછી ભગવતીની કૃપાથી રેવતી રાણીને લોકોનું કલ્યાણ કરનાર ગર્ભ રહ્યો. ગર્ભનો સમય પૂરો થયા પછી ઉત્તમ યોગમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે સમયે તમામ ગ્રહ નક્ષત્રો મંગળદાયી હતા. પુત્ર જન્મથી રાજાને અત્યંત હર્ષ થયો. તેમણે સ્નાન કર્યું, સોનાના કળશમાં જળ ભરીને જાતકર્મ સંસ્કાર કરવામાં આવ્યો. બ્રાહ્મણોને ખૂબ દાન આપી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી યથા સમય યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા અને પછી વેદાભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી. રેવત નામથી ખ્યાતિ પામેલો તે રાજકુમાર વૈદિક ક્રિયાઓનો સંપૂર્ણ જ્ઞાતા, ધર્માત્મા, ધાર્મિક પ્રવચનો અને અનુષ્ઠાન કરનારો, પરમ પરાક્રમી અને અસ્ત્ર વિદ્યા જાણનારોમાં સર્વશ્રેષ્ઠ બન્યો. તેની યોગ્યતા જોઈને બ્રહ્માજીએ રેવતને મનુના પદ પર પ્રતિષ્ઠિત કર્યો. તેઓ શ્રીમાન રેવત મન્વંતરના સ્વામી બનીને ધર્મની મર્યાદામાં પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. આ પ્રમાણે મેં ભગવતી જગદંબિકા અને પુરાણના મહાત્મ્યનું સંક્ષેપમાં વર્ણન કર્યું, કારણ કે તેને વિસ્તારથી કહેવા માટે કોઈ સમર્થ નથી. સુતજી કહે છે, અગસ્ત્યજીએ શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્ય અને વિધિ સાંભળ્યા પછી કાર્તિક સ્વામીની પૂજા કરી અને પોતાના આશ્રમે પાછા આવ્યા. હે બ્રાહ્મણો, તમારા બધાની સામે મેં દેવી ભાગવતનું મહાત્મ્યનું વર્ણન કર્યું. ભક્તિપૂર્વક આ મહાત્મ્યની કથા જે વાંચશે અથવા સાંભળશે તે મનુષ્ય સંસારમાં સર્વ ભોગોને પ્રાપ્ત કરી છેવટે સંસારના આવાગમનથી છૂટી જશે. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.